મેળાવમાં ધાર્યું નહોતું એવું થઈ ગયું. મેળાવના મહોત્સવ દરમિયાન પ્રાતઃ પૂજા બાદ શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાને દર્શન કરવા જવાનો સ્વામીશ્રીએ નિત્યક્રમ જ ગોઠવી દીધેલો. અહીં પહોંચીને પણ તેઓ ઘર નાનું તોય કાર્ય કેવું મોટું, બ્રહ્માંડને પોતાનું ઘર કરી નાખ્યું કહેતા આ સ્થાનનો મહિમા ઉલટથી ગાય. શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં મસ્તક અડે તેમ નમીને સ્વામીશ્રી બોલે, આપના પ્રતાપે આ બધા કાર્યો થયા છે, આપ જ બધું કરી રહ્યા છો. આપ એવા આશીર્વાદ આપો કે સંસ્થાનો વિકાસ થાય. આમ ગુરુ ચરણે રોજ શ્રદ્ધાપૂર્વક કૃતજ્ઞતા અર્પણ કરી તેઓ જન્મસ્થાનની છત, થાંભલીઓ, બારસાખ વગેરેને પણ ભાવપૂર્વક નિરખે. એ જ મહિમાથી સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજની પ્રાસાદિક વૈષ્ણવ હવેલી, કાંજી કુઈ, ગામનો ચોરો વગેરેના દર્શન સહિત કામનાથ મહાદેવનું મંદિર, જૈન ઉપાશ્રય ઇત્યાદિ સ્થળોએ પણ પધાર્યા. આ ઉપરાંત તેઓએ યજ્ઞશાળા, ભોજનશાળા, રસોડું, મંદિર વગેરે વિવિધ વિભાગોની મુલાકાત લઈ લીધી. આ સઘળું જોઈ તારીખ 20/1 સવારે ગાડીમાં બેસતા તેઓ બોલી ઉઠ્યા, મેળાઓમાં ધાર્યું નહોતું એવું થઈ ગયું. આ સંતોષ સાથે સ્વામીશ્રી આજે મંદિરના કળશ, ધજા, ધજાદંડ, ગર્ભગૃહના દ્વાર તથા ઠાકોરજીની પીઠિકાઓ વગેરેનું પૂજન કરવા મંદિરના પગથિયે પહોંચ્યા. અહીંથી ઉપર ચઢવા ખુરશી તૈયાર હતી, પણ તે પર ન બેસતા તેઓ, પહેલો દિવસ છે, ઠાકોરજી બેસે છે, તે દર્શન કરવા ચાલીને જવું પડે ને, કહેતા પગથિયા ચઢી ગયા. ગુમ્મટમાં પૂજનનો વિધિ પણ ઉમંગભેર આટોપતા સ્વામીશ્રી બોલ્યા, સર્વોપરી થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજ બિરાજી જશે, ડંકો વાગી જશે. આ રીતે અનેરા ઉમળકા સાથે મહોત્સવના એક એક આયોજનમાં ભળતા તેઓ તારીખ 21/1 સવારે વિશ્વશાંતિ મહાયાગમાં પધાર્યા. અત્રે તેઓએ 50 યજ્ઞકુંડોની ફરતે બેઠેલા 300થી વધુ યજમાનોની ઉપસ્થિતિમાં મૂર્તિ પૂજન કર્યું. ત્યારબાદ સ્વામીશ્રીએ 11 વાગ્યે યજ્ઞપુરુષ વારીગ્રહના ખાતવિધિ દ્વારા સમાજ સેવાનો યજ્ઞ પણ આરંભ્યો. તેઓએ મેળાઓમાં પ્રતિષ્ઠા નિશ્ચિત થઈ ત્યારથી આયોજકોને જણાવેલું કે ગામમાં ઉત્સવ ઉજવીએ છીએ તો ગામના કોઈ પ્રશ્ન હોય તે હલ થાય એવું પણ આપણે કરવું છે. સ્વામીશ્રીની આ હિતકારી ભાવનાએ 10-10 વર્ષથી ગામને મૂંઝવતી રહેલી પીવાના પાણીની સમસ્યા ઉકેલી આપી. મંત્રીઓ, કલેક્ટર સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેઓએ આજે રોપેલા 2 લાખ લીટરની ક્ષમતાયુક્ત વારીગ્રહના આ પાયા દ્વારા તેઓની કરુણા જ ઘેર ઘેર પહોંચવાની હતી. અહંકાર રહિત મહાન વ્યક્તિત્વ. વારીગૃહના ખાત મુહૂર્ત બાદ પારાયણમાં પહોંચેલા સ્વામીશ્રીનું પ્રશસ્તિગાન કરતા ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી ભાગ્યેશ ઝાએ જણાવ્યું કે સવારના 7:30 વાગ્યાથી હું આ મહાપુરુષના ચરણમાં છું. હું જોઈ રહ્યો છું કે કેટલું અહંકાર રહિત મહાન વ્યક્તિત્વ છે. વિશ્વમાં કોઈને ન ચડ્યા હોય એટલા પુષ્પહાર જે વ્યક્તિને ચડે છે, એમણે અહંકાર પર કેવો વિજય મેળવ્યો છે. ઘણા લોકો કહે છે કે સંભવામી યુગે યુગે કહીને ભગવાન જતા રહ્યા, હવે ક્યાં જન્મ્યા તો આ જન્મ્યા. જુઓ તમે, શ્રેષ્ઠ વહીવટનું પારિતોષિક અંકે કરનારા એક સનદી અધિકારીનો આ અનુભવ આજની સાંજે બાંધણી ગામથી શરૂ થયેલી 1.5 કિલોમીટર લાંબી નગરયાત્રા દ્વારા સૌને થયો. આ શોભાયાત્રાના સમાપન બાદ નગરના સભાગૃહમાં પ્રસ્તુત થયેલી નૃત્ય નાટિકા યજ્ઞ પુરુષ સુખકારીએ પણ અનોખો રંગ જમાવ્યો. 150 કલાકારોના કાફલા દ્વારા આકર્ષક વેશભૂષા, મનોહારી નૃત્ય તથા સંવાદ અને કર્ણપ્રિય ગીત સંગીતના સંયોજનથી સભર આ રજૂઆતે સૌને ઝૂમતા કરી દીધા. આ કિલ્લોલ તારીખ 22-1 વસંત પંચમીના રોજ તો ચરમસીમાએ પહોંચ્યો, કારણ કે આજે યોગીજી મહારાજના શબ્દો સત્ય થવાની ક્ષણ આવી ચૂકેલી. વરતાલથી 3 ગાંવ દૂર સર્વોપરી સ્થાન, અહીં 3 શિખરનું મંદિર થાય ને અક્ષર પુરુષોત્તમ મહારાજ ને આપ બેસો તે પ્રાર્થના. ગુરુના આ સંકલ્પને સાકાર કરતા સ્વામીશ્રીએ અહીં 6,200 ચોરસ ફૂટના વિસ્તારમાં પથરાયેલું અને 90x55x60 ફૂટનું પરિમાણ ધરાવતું ભવ્ય મંદિર ખડું કરી દીધેલું. બંસી પહાડપુરના 2,500 ટન ગુલાબી પથ્થર અને જેસલમેરના 3,000 ટન પીળા પથ્થરોમાંથી કંડારાયેલા 5 શિખર, 8 ગુમ્મટ ગુમટીઓ, 52 સ્તંભ, 61 તોરણો વગેરેથી અલંકૃત આ મંદિરમાં પ્રતિષ્ઠા કરતા પૂર્વે સ્વામીશ્રીએ આજે શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાને પણ શાસ્ત્રીજી મહારાજની નૂતન મૂર્તિ પધરાવી. આ અવસરે તેઓ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઓરડાની બહાર આવી રહેલા ત્યાં જ એક સંતને આગળ કરી કોકે કહ્યું, બાપા, આ સ્વામી અને તેઓની સાથેના સંતોને દીક્ષા લીધે આજે 28 વર્ષ પૂરા થયા. આશીર્વાદ આપો. આ મગજ ઠેકાણે રાખું એ આશીર્વાદ. પેલા સંતને મસ્તકે હાથ મૂકતા સ્વામીશ્રી બોલ્યા. ત્યારબાદ તેઓ દિવ્ય ભાવ, દિવ્ય ભાવ, દિવ્ય ભાવ કહેતા 9:15 વાગે નવનિર્મિત મંદિરના 26 ફૂટ ઊંચા પ્રવેશ દ્વારે જઈ પહોંચ્યા. 35 ફૂટ પોળા આ દરવાજાને વિધિવત ખુલ્લો મૂકી સ્વામીશ્રી જમણી બાજુએ ખોડેલા શિલાલેખ પાસે પધાર્યા. મંદિરની માહિતી આપતા આ અભિલેખનું અનાવરણ કરી તેઓએ મુખ્ય સોપાન પંક્તિ દ્વારા મંદિરમાં પ્રવેશતા પૂર્વે અક્ષર પુરુષોત્તમનો સનાતન સંદેશ પ્રસરાવતા ફુગ્ગાઓ છોડી આકાશને ભરી દીધું. ત્યારબાદ મંદિરના ગુમ્મટમાંથી ગર્ભગૃહમાં પધારેલા સ્વામીશ્રીના વરદસ્તે જલપ્રોક્ષણ, પ્રાણાવાન, નેત્ર અનાવરણ, આદર્શ નિવેદન વગેરે દ્વારા પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયો ત્યારે અક્ષર પુરુષોત્તમના જયનાદોથી ગગન ગાજી ઉઠ્યું. તેની વચ્ચે મંદિરમાં પ્રતિષ્ઠિત થયેલા હરિકૃષ્ણ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને લક્ષ્મીનારાયણાદિ દેવોનું પૂજન કરી પુનઃ કોળી મંડપમાં આવેલા સ્વામીશ્રીએ ધૂન ગાન આદર્યું. એવી ધૂન કરો કે બ્રહ્માંડ સુધી અવાજ પહોંચી જાય એમ કહી સ્વયં જ બ્રહ્મનાદ ગજવવા માંડેલા તેઓએ આ અવસરે સુપ્રીમ કોર્ટમાં શરૂ થતી નર્મદા સંબંધી સુનાવણીમાં ગુજરાતનો વિજય થાય અને નર્મદાના નીર સગળે વહેતા થાય તે અંગે પણ ખાસ પ્રાર્થના કરી. અંતે મહારાજની દયાથી આપણી ધૂન અક્ષરધામ સુધી પહોંચી ગઈ. મહારાજ ખૂબ રાજી થયા છે, તને મને ધને સુખી રહો એવા આશીર્વાદ આપે છે, કહી સ્વામીશ્રીએ ધૂન સમાપ્ત કરી. જીવના સત્સંગની નિશાની. પ્રતિષ્ઠાવિધિ બાદ મંદિરના પગથિયા ઉતરતા સ્વામીશ્રી વિમાન દ્વારા થતી પુષ્પવૃષ્ટિ પર નજર કરી ગામના રાધાકૃષ્ણ મંદિરે પધાર્યા. અત્રે પાટોત્સવના પ્રસંગને ધન્ય બનાવી તેઓ અંબાજી મંદિર, શિવ મંદિર અને રામજી મંદિરે દર્શન કરતા ઉત્સવ સભામાં પહોંચ્યા ત્યારે અહીં આજે ઉમટેલી 70,000 ઉપરાંતની જનમેદનીથી સભા મંડપ છલકાઈ ગયેલો. તે સૌ પર પ્રતિષ્ઠા અને પારાયણની પૂર્ણાહુતિ નિમિત્તે અમૃતધારા વરસાવતા સ્વામીશ્રીએ કહ્યું, વિશેષ તો જશભાઈ અને નરસિંહભાઈ તરફથી પારાયણનું આયોજન હતું કે શાસ્ત્રીજી મહારાજના જ પ્રસંગો સાંભળવા મળે. શાસ્ત્રીજી મહારાજે જે કાર્ય ધાર્યું હોય એ અનેક વિઘ્નોની વચ્ચે પણ કર્યું છે. આપણે થોડી વાતમાં હિંમત હારી જઈએ, થોડું અપમાન થયું, મન ધાર્યું ન થયું એટલે મૂકી દઈએ, પણ આપણે જે સેવા કરીએ છીએ, ગામડે ફરીએ છીએ, મંદિરો કરીએ છીએ, મંડળો ચલાવીએ છીએ, એ કોઈ વ્યક્તિ માટે નહીં પણ આપણા જીવના કલ્યાણ માટે, ભગવાનની પ્રસન્નતા અને ગુરુની કૃપા માટે કરીએ છીએ. આટલો જ વિચાર આપણે રાખીએ તો કોઈ દાડો મોડી વાત કે સંકલ્પ ન થાય. આ કોઈ વ્યક્તિની નહીં પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એમનું ધામ ને મુક્તોની સેવા છે એમ ઉત્સાહ ને ઉમંગથી અહોભાગ્ય માનીને સેવા કરી લેવી. જોગી મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડમાં સત્સંગ વધારવાનું કહેતા પણ આપણે આ બ્રહ્માંડમાં જ ભૂલી જઈએ છીએ, આપણા એરિયામાં ઢીલા પડી જઈએ છીએ. પણ એમના સંકલ્પોમાં તો આપણે સમર્પણ થવું જોઈએ. મહારાજે જ આપણને કહ્યું છે કે સત્સંગ કરવો એ પોતાના જીવના કલ્યાણને માટે કરવો. દેહને ખાવા પીવાનું, મોજ શોખ, વ્યવસ્થાઓ મળે ન મળે એનો વિચાર કરવો નહીં. જીવનો સત્સંગ એને કહેવાય છે. એ જીવનો સત્સંગ જેને થયો એને પોતાનું ધાર્યું થયું કે ન થયું પણ એ સમર્પણ થઈ જાય છે. એવા સંત ને સત્સંગી કામમાં કોઈ દિવસ પાછા પડ્યા નથી. આ તો થોડું આપણા ઉપર થાય એટલે 10ને મોળા પાડીએ, 50ને પાડીએ. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા પુરુષ ખોટા નથી. એના માટે આપણે કરીએ છીએ તો બીજા તરફ શું જોવાનું હોય? બીજાની વાત શું કરવાની હોય? શરીરની વાત ક્યાં એમાં આવે છે? ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે શરીરને તો ખાસડા જેવું કરવું, કોઈ મારે, અપમાન કરે, ધાર્યું ન થવા દે તોય વાંધો ન આવે. એટલા માટે જીવનો સત્સંગ કહ્યો. એનાથી આનંદ આનંદને આનંદ, સુખ સુખને સુખ, શાંતિ શાંતિને શાંતિ છે. આ આશીર્વર્ષાથી ભીંજાયેલા ભક્તો ભાવિકો આજે સાટા જલેબીનું જમણ જમી વિદાય થયા ત્યારે સૌના હૈયે મહારસમાં અમે માલ્યાનો ભાવ ઉઠી રહ્યો.